ಏಕತ್ವೇನ ಪೃಥಕ್ವೇನ ಬಹುಧಾ ವಿಶ್ವತೋಮುಖಂ ಕರಿಮೆ ಉಪಾಯಸ್ಯ ಅಹಂ ಕೃತುರಹಂ ಯಜ್ಞ ಸ್ವಾಹಂ ಅಹಮೌಷಧಂ ಮಂತ್ರೋಹಂ ಅಹಮೇವಾದ್ಯ ಅಹಮಗ್ನಿ ಅಹಂ ಹುತಂ. ಇದು ಸುಂದರ್ಶ್ಯವ ಸುಂದರ್ ಶ್ಲೋಕತೆ. ಪಿತಾಮಹಸ್ಯ ಜಗತೋ ಮಾತಾ ದಾತಾ ಪಿತಾಮಹ ವೇದ್ಯಂ ಪವಿತ್ರ ಓಂಕಾರಂ ವೃಕ್ಷಾಂ ಯಜುರೇವ ಚ ಅಹಂ ಕರಿಮೆ ಅಗಟ್ಯತೆ ಅಮೃತಂಚೈವ ಮೃತ್ಯುಶ್ಚ ತದಸಚ್ಚಾಹಂ ಅರ್ಜುನ. મૃત્યુ પણ હું છું, અમૃત પણ હું છું, સત પણ હું છું, અસત પણ હું છું, જે કઈ છું તે હું છું. હું બધું થઈ શકું છું અને બીજી કોઈ વસ્તુ બ્રહ્મ થઈ શકતી નથી. વાત સમજવી હોય તો એટલામાં સમજમાં આવી શકે કે બ્રહ્મ ધારે તો સત પણ થઈ શકે, બ્રહ્મ ધારે તો અસત પણ થઈ શકે. પણ કોઈ અસતની એટલી તાકાત નથી કે સત થઈ શકે, કોઈ સતની એટલી તાકાત નથી કે તે બ્રહ્મ થઈ શકે. બ્રહ્મની એટલી તાકાત છે કે બધું થઈ શકે છે. તો એકત્વ જ્ઞાનની એક એવી પ્રણાલી છે અને તે એકત્વ જ્ઞાન પછી પ્રભુએ ત્રૈવિદ્યામાં સોમપા પુષ્ટપાપા યજ્ઞ ઈષ્ટવા સ્વર્ગતિ પ્રાર્થયંતે તે પુણ્યમ આસાધ્ય સુરેન્દ્ર લોકમ અશ્નંતિ દિવ્યાન દિવિદેવ ભોગાન. એ શ્લોકથી લઈને અને જોશો તો ગતાગતન કામ કામા લભંતે કરીને પૃથક જ્ઞાન વાળાઓનો એક પ્રકાર બતાવે છે કે તે મને કેવી રીતે યુઝ કરે છે. મને જાણે છે પણ મને યુઝ કેવી રીતે કરે છે, મારું વિજ્ઞાન કેવી રીતે, મારી બાબતમાં એમનું વિજ્ઞાન કેવી રીતે છે કે એ લોકો પુણ્ય ત્રૈવિધ્ય છે, વેદના વિદ્વાન છે, વેદમાં વિહિત જે યજ્ઞ યાગાદિ કર્મ છે તે થકી પોતાના પાપનું નાશ કરે છે, યજ્ઞથી મારું યજન કરે છે અને મારું યજન કરીને પ્રાર્થના કરે છે સ્વર્ગની. મારું યજન કરીને પ્રાર્થના કરે છે સ્વર્ગની એટલે હું એમને સ્વર્ગ આપી દઉં છું. જે જોઈએ તેને તે આપી દઉં. અમારા એક ન્યાય ભણાવતા હતા પંડિતજી. એ પંડિતજીને કોઈ બીજા મહારાષ્ટ્રીએ બોલાવ્યા કે અમારા બાળકને ન્યાય ભણાવો. અમારા મંદિરમાં રહેતા હતા તે ભણાવવા ગયા. બે ત્રણ અઢી મહિના કઈક ન્યાય ભણાવ્યો પછી એમણે કહ્યું કે પંડિતજી કઈક દક્ષિણા માંગો. પંડિતજી બિચારા સંતોષી હતા, એ દ્રષ્ટા લાભ સંતોષ. એમણે કહ્યું કે મહારાજ મને જે કઈ ભણાવવાનું મળે છે એના માટે તો મંદિરમાં મને રાખ્યો છે કે બાળકો ન્યાય ભણે મારી પાસેથી અને તે મને મળી રહ્યું છે, બીજું હું શું માંગુ. આ ભણ્યા તે મને બહુ પ્રસન્નતા થઈ આપના બાલક. એમણે કહ્યું કે ના ના કઈક તમારે માંગવું જોઈએ. બંનેમાં થોડોક વિવાદ ચાલ્યો પ્રથા કચી. એમણે કહ્યું તમારે માંગવું જોઈએ કે તથા નથી માંગવું. બહુ વિવાદ ચાલ્યો એટલે ન્યાય ભણેલા પંડિતજી. એમણે કહ્યું કે વારો હું માંગુ છું હવે. પણ પ્રશ્ન એ છે કે હું જે કઈ માંગીશ તે ઓછું માંગીશ એવો મારો વિશ્વાસ છે અને આપ જે કઈ આપવા માંગશો આપ માંગતા હશો તે વધારે હશે એવો મારો વિશ્વાસ છે. બોલો આપો છું આપો છું. એટલે માગીને આપણે કેટલું માગી શકીએ. માગવા જઈએ તો કઈ ઓછું માગીને ખતમ કરી દઈએ છે વાત. ભગવાનને જે કઈ આપવાનું હોય છે તે કેટલું બધું હોય શકે છે. પણ ભગવાન કે છે ત્રૈવિદ્યામાં સોમપા પૂતપાપા યજ્ઞ ઈષ્ટવા સ્વર્ગતિમ પ્રાર્થયંતે. તો પૂત પાપ થયા પછી માગે છે શું કે ભગવાન અમને સ્વર્ગ આપો. ભગવાન કે છે જાતો થાય. એક મેં વાર્તા સાંભળી, જો કે સાચી તો ના જોઈ શકે પણ આ પંડિતો કહેતા હોય છે તેથી સાંભળી છે એવી વાર્તા કે વ્યાસજી ને મહાભારત માટેના લહ્યાની જરૂરત હતી. લહ્યાની જરૂરત હતી એટલે એમણે પ્રાર્થના કરીને ગણપતિજીને બોલાવ્યા. ગણપતિજી મહાભારત લખવા બેઠા, વ્યાસજી લખાવવા બેઠા. બધો કામકાજ પૂરો થયો પછી પ્રસન્ન થયા ગણપતિજી. એટલે વ્યાસજીને થયું કે લો આ વખતે કઈક માંગી લો. વ્યાસજીએ માંગ્યું કે અહીંયા જ્યાં આપણે બેસીને આ મહાભારતનું લખાણ કર્યું છે ત્યાં જે મરે તેને મુક્તિ મળે એવો આપ વરદાન આપી જાઓ. પંડિતો કથા કે છે, સાચી ખોટી છે મને ખબર નહીં, મોટે ભાગે ખોટી જોવી જોઈએ એવો મારો વિશ્વાસ છે. કથા જોઈએ સાચી, ભગવાન લીલા છે શું ખબર પડે આપણને. એટલે કહેવાય છે ગણપતિજીએ કેમ કે કાશી મરણાન મુક્તિ, કાશીમાં જે મરે તેની મુક્તિ થાય એવો નિયમ. અને ગણપતિજીના પિતા શ્રી શંકર એમનું ક્ષેત્ર કાશી કહેવાય. તો પિતાના ક્ષેત્રના મહાત્મ્યમાં સ્પર્ધા કરે તેવો કોઈ ક્ષેત્ર બીજો ઉભો ન થવો જોઈએ. એટલે ગણપતિજી કહ્યું કે ના આપું વરદાન તોય પંચાયત, ને આપું વરદાન તોય પંચાયત. એમણે કહ્યું કે શું કહ્યું? વ્યાસજીએ કહ્યું કે મહારાજ, અહીંયા જે આપણે મહાભારત લખ્યું અને લખાયું છે તે ક્ષેત્રમાં મરનાર ને મરતાની સાથે જ મુક્તિ થવી જોઈએ. પાછું ગણપતિજીએ કહ્યું, શું કહ્યું? ગણપતિજી સાંભળતા નથી કે શું પંચાયત છે. પાછું કહ્યું ગણપતિજી, પાછું કહ્યું, શું કહ્યું? વ્યાસજી ને ક્રોધ આવ્યો. એમણે કહ્યું, અહીંયા જે મરે તે ગધેડો હતા. એમણે કહ્યું, તથા પંડિતો કે છે ઘણા. એટલે ભગવાન ને ફળ ના આપવું હોય તો થોડું પૂછે, શું માગ્યું? પેલા જીવ કે સ્વર્ગ માગ્યું મારે. અચ્છા જાઓ, તથા સહિદ્યામાં સોમ પાપુ તપાપા સ્વર્ગલોકમ વિશાલમ ક્ષીણે પુણ્ય મર્ત્યલોકમ વિશંતિ એવં ત્રયી ધર્મનું પ્રપન્ના ગતાગતમ તામ તામા લભંતે. એક પૃથક્ત જ્ઞાન કેવી રીતે હોય, ભગવાનને યુઝ કેવી રીતે કરી શકાય છે તેનો એક પ્રકાર બતાવ્યો કે ભગવાન સામે આવે અને આવું કઈક માગી લે. એટલે આપણે મોટા ભાગે એવું યુઝ કરતા હોઈએ છીએ, ભગવાનને બોલાવીએ ભગવાનને, પણ આવે એ વખતે માગવાનું કશું આવું ક્ષુદ્ર જ હોય. પાછું કે ધંધો ચાલે, દુકાન ચાલે, છોકરો થઈ જાય, બાયડી મળી જાય. હું જયપુર ગયો ત્યાં મને એક ભાઈ તમે કહ્યું કે પ્રવચનમાં કહ્યું કે પ્રવચન કરો, એના કરતા તમે કઈ પ્રશ્નોત્તર કરો તો મને ફાવશે. પ્રશ્નોત્તર ગોઠ્યું, એક માણસ ઉભા થઈને કહ્યું, મહારાજ મારા 8 છોકરા છે તેના ત્યાં થતા નથી, તેનો ઉત્તર આપો. આજો ઉત્તર મારી પાસે કેવી રીતે હોય? તમારા છોકરાઓમાં શું પ્રોબ્લેમ છે કે 8 છોકરીઓના કયા બાપોમાં શું પ્રોબ્લેમ છે? માણસ પૂછવાનું કહીએ તો આવું કઈ પૂછે માણસ? જેને જે ટ્રબલ હોય તે જ તો પૂછે ને. એટલે માણસોની ટ્રબલ જુદી જુદી છે ને તે હિસાબે પૂછતા હોય છે. તે રીતે ગતાગતન કામ કામા લભંતે આવું યુઝ કરે. એટલે એક અવસર જે આવ્યો હોય કઈક આપણે સમજવાનું કરવાનું, તે આવું કોઈ પ્રશ્ન પૂછે એટલે પછી સમય વેડપાઈ જાય આપણો. એટલે ભગવાન કે છે કે મને બોલાવે ને આવું કઈક માંગે સ્વર્ગતિ, અને હું પણ તથાસ્તુ કરીને છૂટો થાઉં. છૂટો થાઉં એટલે ગતાગતન કામ કામા લભંતે. પણ કે છે, અનન્યાસ ચિંતયંતો માં યે જના પરિપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. આ પાછો સાચો વિજ્ઞાનનો પ્રકાર બતાવ્યો કે કામ કામથી મારું ભજન નહીં કરતા. તમને ભજન કરવું હોય તો નિત્યાભિયુક્ત થઈને પરિપાસન મારું કરો. તમારી યોગક્ષેમની ચિંતા તમે નહીં કરો, મને મારા ઉપર છોડી દો. તમારા માટે જે ઉચિત થશે યોગ તે હું કરી આપીશ, જે ક્ષેમ તમારા માટે ઉચિત થશે તે હું આપી દઈશ તમને. સ્વર્ગ આપવું હશે તો સ્વર્ગ આપીશ, નરક આપવું હશે નરક આપીશ. હું જે આપીશ તે તમને ઉચિત જ આપીશ, અનુચિત નહીં આપું. એટલી નિષ્ઠા ઓછામાં ઓછી મારી રાખો, આવો મારો યુઝ કરો. હેવ સમ બિલીવ ઇન મી, એવું ભગવાન કહે છે. થોડુંક મારા ઉપર વિશ્વાસ રાખો. આપણે જઈએ ડોક્ટર પાસે પણ પેલો ઇન્જેક્શનમાં ભરે નહીં ને બાળક રડવા માંડે. હજી તો લાગ્યું ના હોય ત્યાં જ રડવા માંડે. પણ ડોક્ટરનો કહેવાનું મતલબ શું છે કે ભાઈ દવા લેવા જ આવ્યા છો તો કાંઈક તો વિશ્વાસ રાખો. આપણે ઇન્જેક્શન લેતા હોય અને પછી આર્ગ્યુમેન્ટ શરૂ કરી દઈએ કે નાના ડોક્ટર આમાં આમ છે નામાં તેમ છે, પણ આમાં આમ છે નામાં તેમ છે તો લેવા કે મારે બીજે કશે જાઓ. પણ આપણને વિશ્વાસ પૂરેપૂરો હોતો નથી. એટલે ભગવાન કહે છે, અનન્યાસ ચિંતયંતો માં, બીજી વાતની ચિંતા છોડો. જે મારું ચિંતન કરે છે એની બધી ચિંતા યોગક્ષેમની હું કરું છું. સ્વર્ગની, નર્કની, ઇહલોકની, પરલોકની એ મારો સાચો ઉપયોગ છે. એ મારો એ ઉપયોગ સાચો ઉપયોગ મારો કરો તો તમને સાચું વિજ્ઞાન ખ્યાલમાં આવ્યું કે મને કેવી રીતે યુઝ કરવો. અને જો તમે સ્વર્ગતિમ પ્રાપ્તિ અંતે કરશો, ઠીક છે આપી દઈશ, એમાં કઈ વાંધો તો છે જ નહીં, તથાસ્તુ તો છે જ ભગવાનની. પાછા પૃથક્ત જ્ઞાનનો એક બીજો પ્રકાર પ્રભુ દેખાડે છે. આ તો કર્મ માર્ગની દ્રષ્ટિથી પ્રત્યક્ષ જ્ઞાનનો પ્રકાર દેખાડ્યો. ઉપાસના માર્ગની દ્રષ્ટિથી પાછો ભગવાન પ્રત્યક્ષ જ્ઞાનનો પ્રકાર દેખાડે છે. યપ્ય અન્ય દેવતા ભક્તા યજંતે શ્રદ્ધયાન્વિતા તેથી મામેવ કૌંતેય યજંત્ય અવિધિપૂર્વકમ અહમ હિ સર્વ યજ્ઞાના પાછું વિજ્ઞાન બતાવી રહ્યા છે. આ એમનો પ્રત્યક્ષ જ્ઞાનનો પ્રકાર બતાવીને પાછું વિજ્ઞાન બતાવી રહ્યા છે. અહમ હિ સર્વ યજ્ઞાના ભોક્તા ચ પ્રભુરેવ ચ ન તુ મામ અભિજાનંતિ તત્વે નાતશ્ચવંતિ તે. એટલે આ જેમ ત્યાં અવજ્ઞાન બતાવ્યો તેવી રીતે અહીંયા અનભિજ્ઞાન બતાવી રહ્યા છે કે અનભિજ્ઞ લોકો છે. અનભિજ્ઞ લોકો માનું મારું મારી રીતે ભજન નહીં કરીને કોઈ બીજી રીતે ભજન કરે. મારું જયારે મારી રીતે ભજન ન કરે અને બીજી રીતે કરે એટલે મને ઓળખી નથી શકતા. એ મારું સ્વરૂપ ઓળખી નથી શકતા. તેથી કહે છે કે તે બી મામેવ કૌંતેય કરી તો મારું જ ભજન રહ્યા છે કિંતુ યજંતી અવિધિ પૂર્વકમ અને અહમ હિ સર્વ યજ્ઞાનામ ભોક્તા છે પ્રભુરેવ ચ ન તો મામ અભિજાનંતી મને ઓળખી શકતા નથી. અનભિજ્ઞાન છે એમને, અનભિજ્ઞ છે. તત્વે નાતશ્ચવંતિ તે, તેથી તત્વચ્યુત થાય છે. બાકી એમને ફલ નથી મળતો એવું નથી, કેમ કે ભગવાને ખુલાસો આપે છે પાછો કે યાંતિ દેવ વૃતા દેવાન પિતૃની પિતૃવૃતા ભૂતાની યાંતિ ભૂતેજ્યા યાંતિ મધ્યાજીનો પ્રમાણ. ફરક કેટલું પડે છે કે જે દેવવૃત છે એ દેવતાઓને પ્રાપ્ત કરે છે, જે પિતૃવૃત છે તે પિતરોને પ્રાપ્ત કરે છે, જે ભૂતવૃત છે ભૂત એક નહીં કઈ ભૂત પ્રેત પિશાચ વાળો ભૂત નહીં. ભૂત નો મતલબ અહીંયા લૌકિક વિષયો, વિષયાશક્તિ. જેને વિષયાશક્તિ નો વૃત લીધો છે તે વિષયોને પ્રાપ્ત કરે છે. પણ એ કે છે કે સીધી લોજિક આમાંથી સમજે જાઓ કે યાંતિ મધ્યાજીનો વિમાન જે મારું યજન કરશે તેને હું મળી. એટલે મારો ઉપયોગ કેવી રીતે કરવું હવે તમે ડિસાઈડ કરો કે શું કરવું છે તમારે, શું નથી કરવું. એટલે એક અનભિજ્ઞાનનો પણ પ્રકાર છે એ બતાવ્યો. અને તેના પછીના બધા શ્લોકમાં એટલે પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહમ ભક્તિપહૃતમ અશ્નામી પ્રયતાત્મન યદ કરોશી યદશ્નાસિ યદ જુહોસિ દદાસિ યદ યદ તપસ્યસિ કૌંતેય તત્પુરુષ મદર્પણમ ત્યાંથી માંડીને છેલ્લા મન્મના ભવ મત ભક્તો મધ્યાજી મામ નમસ્કુરુ મામે વૈશ્યતિ સત્યંતે મામે વૈશ્યતિ યુક્તૈવ આત્માનમ મત્પરાયણ. ત્યાં સુધીના શ્લોકમાં ભગવાને વિજ્ઞાનનો કન્ફ્યુઝન આપ્યો છે કે મારો સાચો ઉપયોગ કેવી રીતે થઈ શકે તે પ્રકાર બતાવ્યો. આ આખી નવમા અધ્યાયની સિનોપ્સિસ છે. એ એટલું સંક્ષેપમાં આપણે બતાવવી જરૂરત છે કેમ કે આખી શ્લોક બાય શ્લોક કરી શકીએ એટલો આપણી પાસે સમય નથી. એક જસ્ટ ગાઈડલાઈન તમને બતાવી છે. પણ હવે આપણે એ વિષય ઉપર આવીએ કે જ્ઞાનમ વિજ્ઞાન સહિતમ યદ જ્ઞાત્વા મોક્ષતે સુભાષ. જ્ઞાન અને વિજ્ઞાન મને લાગે છે કાલનો એક અને બે દિવસ આજે આપણે પાછળ આપણે પ્રયત્ન કરશું કે જ્ઞાન પૂરું થાય. વિજ્ઞાન તો ભગવાનના હાથમાં છે. જ્ઞાન આપણને પૂરું થાય તો એ ઘણું છે. જ્ઞાન હું કિશનગઢમાં પ્રવચન કરતો હતો વિવેક ધૈર્યાશ્રય ઉપર, તેમાં વિવેક 7 દિવસ ચાલ્યો એટલે એક માણસ ઉભા થઈ ને કહ્યું મહારાજ 7 દિવસથી તમારું વિવેક ચાલી રહ્યું છે ને અમારું ધૈર્ય ફૂટી રહ્યું છે. કીધું વિવેક સાંભળવામાં જે ધૈર્ય ફૂટતું હોય તો વિવેક આજે જ પૂરું થઈ ગયો. એ દિવસે જ પ્રવચન સમાપ્ત થઈ ગયો. સાચું ગતિ એવી છે કે જ્ઞાન પૂરું થાય તો ઘણું સમજ્યું, ભગવત કૃપા સમજ્યું. અમુક વાત બે રીતે હોય શકે, ખરેખર એક એક શ્લોક કહેવાનું હોય પણ અમુક ભૂમિકાને સ્પર્શ ન કરું તો અનુવાદ તો તમે વાંચી શકો છો. મારો જે ઉદ્દેશ હતો તમને એમ લાગતું હશે કદાચ કે ડાયગ્રેશન કર્યો મેં, હા વાત ખરી છે ડાયગ્રેશન કર્યો, પણ જે ભૂમિકામાં ભગવાને આ નવમો અધ્યાય શરૂ કર્યો છે તે ભૂમિકા જો ન સમજાવું તો આપણને બધું પેલું બમ્પર જાય. બમ્પર એટલે પેલી બોબલિંગ આવે પણ માથા ઉપરથી બોલ જતું હોય અને એને જો પટકો લગાવી પાછા કેચ આઉટ થઈ જઈએ એટલે એને પટકો ન લગાવી શકીએ અને જવા દેવું પડે. એવું બમ્પર બોલિંગ કરવાથી કશો ફાયદો નહીં. મેં કીધું કે કઈ નહીં વાંધો નહીં, જેટલું થાય તેટલું સાચું, પણ કોઈ ભૂમિકામાં આપણે સમજીએ તો મહાપ્રભુજી શું કહેવા માંગે છે ગીતામાં. ગીતા થકી તે આપણને ખ્યાલ આવશે એવો એક મારો હેતુ હતો. અને મેં આપને પહેલા દિવસે સમજાવ્યું હતું કે પૂરું તો જીવનમાં કશું થતું જ નથી, અને પૂરું થવાની આગ્રહ શા માટે રાખવું જોઈએ? એ દુરાગ્રહ ખોટો છે. આપણે એ આગ્રહ રાખવો જોઈએ કે નહીં, કલ્યાણ કશ્ચિત દુર્ગતિ સાધક જતી, રાઈટ ડિરેક્શનમાં રાઈટ સ્ટેપ હોવો જોઈએ.